શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 66મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, આ લોકમાં ક્રોધ નામના મોટા દોષનું મૂળ કારણ માન છે. ક્રોધ છે તે ક્ષણ માત્રમાં સમગ્ર દાન, વ્રત, તપ, યમ અને નિયમોને બાળી નાખે છે. આ વચન બોલવા યોગ્ય છે અને આ વચન બોલવા યોગ્ય નથી. સત્શાસ્ત્રની આ બાંધેલી મર્યાદાનો ક્રોધ થકી ભંગ કરાય છે. ક્રોધ થકી નિરપરાધી અને ન મારવા યોગ્ય પ્રાણીને મારી નંખાય છે અને પોતાના આત્માની હત્યા પણ ક્રોધ થકી નિશ્ચય કરાય છે. ક્રોધે કરીને પોતાના સંબંધી, ગુરુ તથા સાધુનો પણ નાશ કરાય છે. ન કરવા યોગ્ય ક્રિયા પણ ક્રોધ થકી કરાય છે. મર્મભેદક દુષ્ટ વચનો પરસ્પર ક્રોધ થકી જ બોલાય છે. વળી ક્રોધની સાથે જ રહેનારી ઈર્ષ્યા પણ માન થકી જ થાય છે. જે ઈર્ષ્યાથી અલ્પજ્ઞ મનુષ્યને પણ મોટા ગુણવાળા મહાપુરુષ સાથે બરોબરિયાપણાની બુદ્ધિ થાય છે. આત્માને જાણનારા પુરુષને પણ માન થકી દેહને વિશે અહંબુદ્ધિ થાય છે તથા માન થકી અતિક્રૂરપણે વર્તાય છે. નિર્દયપણું, દંભ, કપટ અને મત્સર થાય છે. માન થકી અન્યાયને વિશે ન્યાયની બુદ્ધિ તથા ન્યાયને વિશે અન્યાયની બુદ્ધિ થાય છે. સાધુને વિશે અસાધુપણાની બુદ્ધિ તથા અસાધુને વિશે સાધુપણાની બુદ્ધિ પણ માન થકી જ થાય છે. પોતાના દોષો જોવા જાણવા છતાં પણ માન વડે વય, તપ અને વિદ્યાએ કરીને વૃદ્ધ એવા બ્રહ્મવેત્તાઓની અવગણના હે મુનિ, પાપરૂપ એવું માન તો ગૃહસ્થને પણ રાખવા યોગ્ય નથી, કારણ કે તેથી દુર્યોધન, રાવણ અને શિશુપાળ આદિ મોટા મોટા ગૃહસ્થ રાજાઓ પણ પોતાના બંધુઓ સહિત નાશ પામેલા છે. આવા વિચારથી ત્યાગી સાધુએ સર્વ પ્રકારે માનનો ત્યાગ કરવો. બ્રહ્મચર્યાદિક ધર્મ પાળવાને વિશે તો માનનો ક્યારેય ત્યાગ ન કરવો, ધર્મ પાળવામાં તો માન રાખવું. એ વિના બીજે માન મૂકીને ત્યાગી સાધુ અજ્ઞાની લોકો ધૂળ નાખે, તિરસ્કાર કરે, ઇત્યાદિક ઉપદ્રવ કરે તો પણ વિકાર પામે નહીં અને સર્વ સહન કરે. ત્યાગી સાધુને બીજા મનુષ્યો મારે, તિરસ્કાર કરે તો પણ તે તેમનો તિરસ્કાર ન કરે તથા મારે નહીં. ત્યાગી સાધુએ ગાળ અથવા ભૂંડી વાણી બોલવી નહીં તથા કોઈ સાથે વ્યર્થ વાદવિવાદ કરવો નહીં. ત્યાગી સાધુ ક્યારેય પણ અસત્ય વચન બોલે નહીં, બીજાને દુઃખ થાય એવું સત્ય વચન પણ બોલે નહીં, તેમજ દેહ, મન અને વાણીથી કોઈનો દ્રોહ કરે નહીં. ત્યાગી સાધુ પોતાને અર્થે ક્યારેય લીલા તૃણને પણ છેદે નહીં તથા બીજા ત્યાગી કે ગૃહસ્થને તૃણની સળીએ કરીને પણ બિવરાવે નહીં. ત્યાગી સાધુ કોઈ પુરુષ અથવા સ્ત્રી ઉપર મિથ્યા અપવાદ આરોપ મૂકે નહીં તથા કોઈક આંધળો, લૂલો, કાણો અથવા બહેરો હોય તેને તેવે વચને કરીને બોલાવે નહીં. હે મુનિ, પૂર્વે ઋષભદેવજીના પુત્ર ભરતજી બ્રાહ્મણના દેહને વિશે જેવી રીતે નિર્માની આદિક લક્ષણોયુક્ત પરમહંસ થઈ વર્તતા હતા, તેવી જ રીતે ત્યાગને શોભાવનાર સાધુએ વર્તવું. ત્યાગી સાધુએ પૃથ્વીની પેઠે નિત્ય ક્ષમા કરવાના સ્વભાવવાળું થવું, દેવતા, ગુરુ અને શતશાસ્ત્રના નિંદક ન થવું. કેટલાક ત્યાગી સાધુઓ આત્મનિષ્ઠાના અભિમાને કરીને સ્નાન, ધ્યાન, પૂજાદિક ધર્મક્રિયાઓનો પણ ત્યાગ કરી દે છે. તેવી રીતે અમારા આશ્રિત ત્યાગી સાધુઓ કોઈ પણ ધર્મક્રિયાનો ત્યાગ ન કરે. અમારા ત્યાગીઓએ નિત્ય બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને નિત્યવિધિ, જે ભગવાનનું નામ કીર્તન, ધ્યાન તથા સ્નાન પૂજાદિક ક્રિયા તે કરવી. હે મુનિ, તે નિત્યવિધિ તમારા પૂછવાથી અમે પૂર્વે સંક્ષેપમાં તમને કહ્યો છે. ત્યાગી સાધુએ રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં, સૂર્ય આથમ્યા સમયે તથા સૂર્ય ઉગ્યા સમયે પણ સૂવું નહીં. સાધુએ ભગવાનની લીલા તથા કરે તેનાથી પણ ઝીણા બીજા જીવ મરાઈ જાય તો ભગવાનનું નામ ઉચ્ચારણ કરીને પાપનું નિવારણ કરે. ચકલું, ઉંદર, ભમરો એ આદિક મોટા જીવને જો અજાણતામાં મરાઈ જાય તો એક ઉપવાસ કરવો, એવી રીતે જીવોના નાના મોટાપણાનો નિશ્ચય કરીને ત્યાગી સાધુ નાના જીવને માટે થોડા અને મોટા જીવને માટે ઘણા પ્રાયશ્ચિત્તના ઉપવાસ યથા યોગ્ય કરે. રોગાદિક આપતકાળ પડ્યા વિના ગાફલાઈથી જો સૂર્ય ઉગ્યા સમયે સૂવે, દિવસે સૂવે તથા સૂર્ય આથમ્યા સમયે સૂવે તો ત્યાગી સાધુએ એક એક ઉપવાસ કરવો. હે મુનિ, આ સર્વે ત્યાગી સાધુઓમાં જે આત્મનિવેદી હોય તેના ધર્મમાં જે વિશેષપણો છે તે તમને અમે કહીએ છીએ. હે મુનિ, કાળા ગોરા રૂપની અને યૌવનાદિક અવસ્થાની વ્યક્તિએ સહિત અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઈ જાય તો આત્મનિવેદી સાધુ એક ઉપવાસ કરે. મુસાફરીમાં માર્ગે ચાલતા, દિશા ફરવા જતા, સ્નાન કરવા જતા તથા અન્ન માગવાના સમયે જો અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઈ જાય તો આત્મનિવેદી સાધુએ ઉપવાસ ન કરવો. ભગવાનને નૈવેદ્ય કર્યા વિનાનું ફળ, પત્ર અને જળ આત્મનિવેદી સાધુએ ન ખાવું તથા ન પીવું. ભગવાનને નૈવેદ્ય કરીને જ વાપરવું. આત્મનિવેદી સાધુનો આ અધિક ધર્મ અમે માન્યો છે. બાળક, વૃદ્ધ, રોગથી દુઃખી, પ્રવાસી તથા ભગવાનના મંદિરનું કામકાજ કરનારા ત્યાગી સાધુને એક વખત જમવાનો તથા દિવસે યા હવે ઉદ્ધવ અવતાર એવા અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી થકી સાંભળેલા જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિના નોખા નોખા લક્ષણો અમે તમને કહીએ છીએ તે તમે સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિશે માનના દોષો તથા તેમને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 66મો અધ્યાય પૂર્ણ થયો.